શ્રી નારદ પુરાણ પૂર્વભાગ ભાગ ત્રીજો અધ્યાય 64 ભગવાન શ્રીરામ સીતા લક્ષ્મણ ભરત તથા શત્રુઘ્ન સંબંધી વિવિધ મંત્રોના અનુષ્ઠાનની સંક્ષિપ્ત વિધિ. સનતકુમારજી કહે છે, હે નારદ, હવે ભગવાન શ્રીરામના મંત્ર વિશે કહું છું જે સિદ્ધિદાયક છે અને જેમની ઉપાસનાથી મનુષ્ય ભવસાગરથી પાર થઈ જાય છે. બધા ઉત્તમ મંત્રોમાં વૈષ્ણવ મંત્ર શ્રેષ્ઠ કહ્યો છે. ગણેશ, સૂર્ય, દુર્ગા અને શિવ સંબંધી મંત્રો કરતાં વૈષ્ણવ મંત્ર શીઘ્ર અભિષ્ટ સિદ્ધ કરનારો છે. વૈષ્ણવ મંત્રોમાં પણ રામ મંત્રોનું ફળ અધિક છે. ગણપતિ વગેરે મંત્રોની અપેક્ષા રામ મંત્ર કરોડો ગણું અધિક મહત્વ ધરાવે છે. વિષ્ણુ સૈયા આની ઉપર વિરાજમાન અગ્નિનું મસ્તક જો ચંદ્રમા અનુસ્વારથી વિભીષિત હોય અને તેની આગળ રામાય નમઃ આ બે પદ હોય તો આ રામ રામાય નમઃ મંત્ર મહાન પાપોના સમૂહનો નાશ કરનારો છે. શ્રીરામ સંબંધી બધા મંત્રોમાં ષડક્ષર મંત્ર અત્યંત શ્રેષ્ઠ છે. સમજીને કે સમજ્યા વિના કરેલા મહાપાતક તથા ઉપપાતક બધા આ મંત્રના ઉચ્ચારણ માત્રથી તત્કાળ નષ્ટ થઈ જાય છે, એમાં સંશય નથી. આ મંત્રના બ્રહ્મા ઋષિ, ગાયત્રી છંદ, શ્રીરામ દેવતા, રામ બીજ અને નમઃ શક્તિ છે. સંપૂર્ણ મનોરથની પ્રાપ્તિને માટે આનો વિનિયોગ કરવામાં આવે છે. 6 દીર્ઘ સ્વરોથી યુક્ત બીજ મંત્ર દ્વારા ષડંગન્યાસ કરે, ષડંગન્યાસ કરે, પછી પીઠન્યાસ વગેરે કરીને હૃદયમાં રઘુનાથજીનું આ પ્રમાણે ધ્યાન કરવું. કાલાંભો ધરકાંતમ ચ વિરાસન સમાસ્થિતમ જ્ઞાન મુદ્રામ દક્ષહસ્તે દધતમ જાનુ નિતરમ સરોરુહ કરામ સીતામ વિદ્યુદાભામ ચ પાર્શ્વગામ પશ્યંતિમ રામ વક્ત્રાંબજમ વિવિધા કલ્પ ભૂષિતમ ભૂષિતામ. 73મો અધ્યાયનો 10-12મો શ્લોક, જે સંસ્કૃત પ્રમાણે 73મો અધ્યાય છે, આપણા પ્રમાણે 64મો. ભગવાન શ્રીરામની અંગકાંતિ મેઘની કાળાઈ ઘટા સમાન શ્યામ છે. તેઓ વિરાસન લગાવીને બેઠા છે. જમણા હાથમાં જ્ઞાનમુદ્રા ધારણ કરીને તેમણે પોતાના ડાબા હાથને ડાબા ઘૂંટણ પર રાખ્યો છે. તેમની ડાબી બાજુ વિદ્યુત સમાન કાંતિમતી અને નાના પ્રકારના વસ્ત્રાભૂષણોથી વિભૂષિત સીતાદેવી વિરાજમાન છે. તેમના હાથમાં કમળ છે અને તેઓ પોતાના પ્રાણવલ્લભ શ્રી રામચંદ્રજીનું મુખારવિંદ નિહાળી રહ્યા છે. આ પ્રમાણે ધ્યાન કરીને મંત્રોપાસકે 600,000 જપ કરવા અને કમળો દ્વારા પ્રજ્વલિત અગ્નિમાં દશાંશ હોમ કરવો. ત્યાર પછી બ્રાહ્મણ ભોજન કરાવે, મૂળ મંત્રના ઈષ્ટદેવની મૂર્તિ બનાવીને તેમાં ભગવાનનું આહ્વાન અને પ્રતિષ્ઠા કરીને સાધકે વિમલાદિ શક્તિઓથી સંયુક્ત વૈષ્ણવ પીઠ પર તેમની પૂજા કરવી. ભગવાન શ્રીરામના વામ ભાગમાં બેઠેલા સીતાદેવીની તેમના મંત્રોથી પૂજા કરવી જોઈએ. શ્રી સીતાએ સ્વાહા આ જાનકી મંત્ર છે. ભગવાન શ્રીરામના અગ્રભાગમાં સારંગ ધનુષ્યની પૂજા કરીને બંને પાર્શ્વ ભાગોમાં બાણોની અર્ચના કરવી. કેસરોમાં 6 અંગોની પૂજા કરીને પાંદડીઓમાં હનુમાન વગેરેની અર્ચના કરવી. હનુમાન, સુગ્રીવ, ભરત, વિભીષણ, લક્ષ્મણ, અંગદ, શત્રુઘ્ન અને જામવાન આ બધાનું ક્રમશઃ પૂજન કરવું જોઈએ. હનુમાનજી ભગવાનની આગળ પુસ્તક લઈને વાંચી રહ્યા છે. શ્રીરામની બંને બાજુમાં ભરત અને શત્રુઘ્ન ચામર ઢોળી રહ્યા છે. લક્ષ્મણજી પાછળ ઊભા રહીને બંને હાથોથી ભગવાનની ઉપર છત્ર ધરી રહ્યા છે. આ પ્રમાણે ધ્યાનપૂર્વક આ બધાની પૂજા કરવી જોઈએ. ત્યાર પછી અષ્ટદળોના અગ્રભાગમાં સૃષ્ટિ, જયંત, વિજય, સુરાષ્ટ્ર, રાષ્ટ્રપાલ અથવા રાષ્ટ્રવર્ધન, અકોપ, ધર્મપાલ તથા સુમંત્રની પૂજા કરીને તેમના બાહ્ય ભાગમાં ઇન્દ્ર વગેરે દેવતાઓનું આયુધો સહિત પૂજન કરવું. આ પ્રમાણે ભગવાન શ્રીરામની આરાધના કરીને મનુષ્ય જીવનમુક્ત થઈ જાય છે. ધૃતાપ્ત સત્પર્વીથી આહુતિ કરનાર પુરુષ દીર્ઘાયુ તથા નિરોગી થાય છે. પલાશ એટલે ખાખરાના ફૂલોથી હવન કરીને મનુષ્ય મેઘાવી થાય છે. જે દરરોજ સવારે પૂર્વોક્ત ષડક્ષર મંત્રથી અભિમંત્રિત જળ પીએ છે તે એક વર્ષમાં કવિ સમ્રાટ થઈ જાય છે. શ્રીરામ મંત્રથી અભિમંત્રિત અન્ન ભોજન કરવું. રોગ માટે જણાવેલી ઔષધિનું ઉક્ત મંત્ર દ્વારા હવન કરવાથી મનુષ્ય શણવારમાં રોગમુક્ત થઈ જાય છે. દરરોજ દૂધ પીને નદી તટે યા ગૌશાળામાં 1,00,000 જપ કરે અને ધ્રુક ઘૃતયુક્ત ખીરથી આહુતિ કરે તો તે મનુષ્ય વિદ્યાનિધિ થાય છે. જેની સત્તા નષ્ટ થઈ ગઈ હોય એવો મનુષ્ય જો શાકાહારી થઈને જળની અંદર 1,00,000 જપ કરે અને બિલીના ફૂલોની દશાંશ આહુતિ આપે તો તે પોતાની ગુમાવેલી સત્તા તુરંત પ્રાપ્ત કરી લે છે, એમાં સંશય નથી. ગંગા તટની સમીપ ઉપવાસ કરીને જો કોઈ મનુષ્ય 1,00,000 જપ કરે અને ત્રિમધુયુક્ત કમળ અથવા બિલીના ફૂલથી દશાંશ હોમ કરે તો તે રાજ્ય લક્ષ્મી પ્રાપ્ત કરી લે છે. માર્ગશીર્ષ માસમાં કંદમૂળ ફળનો આહાર કરીને જળમાં ઊભા રહીને 1,00,000 જપ કરે અને પ્રજ્વલિત અગ્નિમાં ખીર વડે દશાંશ હોમ કરે તો તે મનુષ્યને ભગવાન શ્રી રામચંદ્રજી જેવો પુત્ર અને પૌત્ર થાય છે. આ મંત્ર રાજના અન્ય પણ ઘણા પ્રયોગ છે. પહેલા ષટકોણ બનાવવું, તેના બાહ્ય ભાગમાં અષ્ટદળ કમળ અંકિત કરવું, તેના પણ બાહ્ય ભાગમાં દ્વાદશ દળ કમળ ચિતરવું, 6 કોણમાં સાધક 6 અક્ષરોનો ઉલ્લેખ કરે, અષ્ટદળ કમળમાં પણ પ્રણવના સંપુટ સાથે ઉક્ત મંત્રના 8 અક્ષરોનો ઉલ્લેખ કરે, દ્વાદશા કમળમાં કામબીજ ક્લિમ લખે, મધ્ય ભાગમાં મંત્રથી આવૃત નામનો ઉલ્લેખ કરે, બાહ્ય ભાગમાં સુદર્શન મંત્રથી અને દિશાઓમાં યુગ્મબીજ રામ શ્રીમથી યંત્રને અવૃત કરે, તેનું ભૂપુર વજ્રથી સુશોભિત હોય, કોણ કંદર્પ અંકુશ પાસ અને ભૂમિથી સુશોભિત હોય, એટલે કે કોણ એનો જે ખૂણા હોય, કોણ કંદર્પ અંકુશ પાસ અને ભૂમિથી સુશોભિત હોય, આને યંત્રરાજ માનવામાં આવે છે. ભોજપત્ર પર અષ્ટગંધથી ઉપર જણાવ્યા અનુસાર યંત્ર લખીને 6 ખૂણા પર પાંદડીઓને અવૃત કરી દેવા. અષ્ટદળ કમળના કેસરોમાં વિદ્વાન પુરુષ યુગ્મ બીજથી આવૃત 2-2 સ્વરોનો ઉલ્લેખ કરે, યંત્રના બાહ્ય ભાગમાં માતૃકા વર્ણનો ઉલ્લેખ કરે, સાથે સાથે પ્રાણ પ્રતિષ્ઠાનો મંત્ર પણ લખે. મંત્રોપાસક કોઈ શુભ દિને કંઠમાં જમણી ભુજા પર અથવા મસ્તક પર આ યંત્રને ધારણ કરે, આથી તે સંપૂર્ણ પાતકોથી મુક્ત થઈ જાય છે. સ્વ બીજ રામ કામ ક્લિમ સત્ય હ્રીમ વાક એમ લક્ષ્મી શ્રીમ તાર ઓમ, આ 6 પ્રકારના બીજોથી પૃથક પૃથક જોડાતા 5 વર્ણોનો રામાય નમઃ મંત્ર 6 ભેદોથી યુક્ત ષડક્ષર થાય છે. જેમ કે રામ રામાય નમઃ, ક્લિમ રામાય નમઃ, હ્રીમ રામાય નમઃ વગેરે કહેતા એમ રામાય નમઃ, શ્રીમ રામાય નમઃ, ઓમ રામાય નમઃ, એટલે 6 પ્રકારનો ષડક્ષર મંત્ર ધર્મ અર્થ કામ અને મોક્ષ 4 પુરુષાર્થ આપનારા છે. આ 6 એના ક્રમશઃ બ્રહ્મા સંમોહન સત્ય દક્ષિણામૂર્તિ અગસ્ત્ય અથવા અગસ્ત્ય તથા શ્રી શિવ આ ઋષિ છે, છંદ ગાયત્રી છે, દેવતા શ્રી રામચંદ્ર છે, આદિમાં લાગેલ રામ ક્લિમ વગેરે બીજ છે અને અંતમાં નમઃપદ શક્તિ છે. મંત્રના 6 અક્ષરોથી ષડંગન્યાસ કરવો જોઈએ અથવા 6 દીર્ઘ સ્વરોથી યુક્ત બીજાક્ષરો દ્વારા ન્યાસ કરે, મંત્રના અક્ષરોનો પૂર્વત ન્યાસ કરવો જોઈએ. ધ્યાન ધ્યાયિત કલ્પ તરો મૂરલે સુવર્ણમયી મંડલે પુષ્પકાખ્ય વિમાનાંતઃ સિંહાસન પરિચ્છદે પદ્મે વસુદલે દેવમિન્દ્રની લસમપ્રભમ વિરાસન સમાસિનમ જ્ઞાનમુદ્રોપશોભિતમ વામોરૂન અન્ય સ્તદધસ્તમ સીતા લક્ષ્મણ સેવિતમ રત્નાકલ્પમ વિભુ ધ્યાત્વા વર્ણલક્ષમ જપેન મનુમ યદ્ધા સમારાદી મંત્રાણા જયાભમ ચ હરિમ સ્મરેદ. 59-62 શ્લોક સંખ્યા. ભગવાનનું આ પ્રમાણે ધ્યાન કરવું. કલ્પવૃક્ષની નીચે એક સુવર્ણનો વિશાળ મંડપ બનેલો છે, તેની અંદર પુષ્પક વિમાન છે, તે વિમાનમાં એક દિવ્ય સિંહાસન મૂકેલું છે, તેના પર અષ્ટદળ કમળનું આસન છે, જેના પર ઇન્દ્રનીલમણી જેવા શ્યામ કાંતિવાળા ભગવાન શ્રી રામચંદ્રજી વિરાસનથી બેઠા છે, તેમનો જમણો હાથ જ્ઞાનમુદ્રાથી સુશોભિત છે અને ડાબા હાથને તેમણે ડાબી જંઘા પર મૂક્યો છે. ભગવતી સીતા તથા સેવાવ્રતી લક્ષ્મણ તેમની સેવામાં વ્યસ્ત છે. તે સર્વવ્યાપી ભગવાન રત્નમય આભૂષણોથી વિભૂષિત છે. આ પ્રમાણે ધ્યાન કરીને છ અક્ષરોની સંખ્યા અનુસાર 600,000 મંત્રના જપ કરવા અથવા ક્લિમ વગેરેથી યુક્ત મંત્રોની સાધનામાં શ્રીહરિનું ચિંતન કરે. પૂજન તથા લૌકિક પ્રયોગ વધુ પૂર્વોક્ત ષડક્ષર મંત્રની જેમ જ કરવા જોઈએ. ઓમ રામચંદ્રાય નમઃ, ઓમ શ્રી રામભદ્રાય નમઃ, આ બે અષ્ટાક્ષર મંત્ર છે. આ બે મંત્રોના અંતમાં પણ જો ઓમ જોડી દેવામાં આવે તો એ નવાક્ષર થઈ જાય છે. એમનું બધું પૂજન વગેરે કર્મ મંત્રોપાસક ષડક્ષર મંત્રની જેમ કરવું. ઓમ જાનકી વલ્લભાય સ્વાહા, આ 10 અક્ષરોનો મહામંત્ર છે. આના વશિષ્ઠ ઋષિ, સ્વરાટ છંદ, સીતાપતિ દેવતા, હોમ બીજ તથા સ્વાહા શક્તિ છે. એ બધાનો યથાસ્થાન ન્યાસ કરવો જોઈએ. ક્લિમ બીજથી ક્રમશઃ સ્તણંગ ન્યાસ કરવો. મંત્રના 10 અક્ષરોનો ક્રમશઃ મસ્તક, લલાટ, ભ્રુમધ્ય, તાલુ, કંઠ, હૃદય, નાભી, ઉરુ, જાનો અને ચરણ આ 10 અંગોમાં ન્યાસ કરવો. ધ્યાન. અયોધ્યા નગરે રત્નચિત્ર સૌવર્ણ મંડપે મંદાર પુષ્પે રાબધ્વિતાને તોરણાન્વિતે સિંહાસન સમાસિનમ પુષ્પકોપરી રાઘવમ રક્ષોર્ભિહરીભિદ્વે દેર્વેહે સુવિમાન ગતેહી શુભેહી સસ્તુયમાનમ મુનિભિહી પ્રવહૈશ્વ પરિસેવિતમ સીતાલંકૃત વામાંગમ લક્ષ્મણેનોપશોભિતમ શ્યામમ પ્રસન્નવદનમ સર્વા ભરણભૂષિતમ. 68-31 શ્લોક સંખ્યા. અર્થાત દેવી અયોધ્યા નગરીમાં રત્નોથી ચિત્રિત એક સોનાનો મંડપ છે, જેમાં મંદારના ફૂલોનો ચંદ્રવો બનાવ્યો છે, તેમાં તોરણ લગાવ્યા છે, તેની અંદર પુષ્પક વિમાન પર એક દિવ્ય સિંહાસન ઉપર રાઘવેન્દ્ર શ્રીરામ બેઠા છે. તે સુંદર વિમાનમાં એકત્ર થઈને શુભ સ્વરૂપ દેવતા, વાનર, રાક્ષસ અને વિનિત મહર્ષિઓ ભગવાનની સ્તુતિ અને સેવા કરે છે. શ્રી રાઘવેન્દ્રના વામ ભાગમાં ભગવતી સીતા વિરાજમાન થઈને તે વામાંગની શોભા વધારી રહ્યા છે. ભગવાનનો જમણો ભાગ લક્ષ્મણથી સુશોભિત છે. શ્રી રઘુનાથજીની કાંતિ શ્યામ છે, તેમનું મુખ પ્રસન્ન છે તથા તેઓ સમસ્ત આભૂષણોથી વિભૂષિત છે. આ પ્રમાણે ધ્યાન કરીને મંત્રોપાસક એકાગ્ર ચિત્તે 1,000,000 જપ કરે. કમલના પુષ્પો દ્વારા દશાંશ હોમ અને પૂજન ષડક્ષર જેવું છે. રામાય ધનુષપાણયે સ્વાહા, આ દશાક્ષર મંત્ર છે. આના બ્રહ્મા ઋષિ છે. વિરાટ છંદ છે તથા રાક્ષસ મર્દન શ્રી રામચંદ્રજી દેવતા છે. મંત્રનો આદિ અક્ષર અર્થાત રામ આ બીજ છે અને સ્વાહા શક્તિ છે. બીજ દ્વારા સળંગન્યાસ કરે. વર્ણન્યાસ, ધ્યાન, પુરસ્ચરણ તથા પૂજન વગેરે કાર્ય દશાક્ષર મંત્રને માટે પહેલો બતાવ્યા મુજબ કરવા. આના જપમાં મનુષ્ય બાણ ધારણ કરનાર ભગવાન શ્રીરામનું ધ્યાન કરવું જોઈએ. તાર ઓમ પછી નમો ભગવતે રામચંદ્રાય અથવા રામભદ્રાય આ બે પ્રકારના દ્વાદશાક્ષર મંત્ર છે. આમના ઋષિ અને ધ્યાન વગેરે પૂર્વવત છે. શ્રીપૂર્વક, જયપૂર્વક તથા જય જયપૂર્વક રામ નામ હોય, એટલે કે શ્રી પૂર્વમ જય પૂર્વમ ચ તદ દ્વિધા રામ નામ ચ. 76મો આ શ્લોક હતો ને એના પછી ત્રયોદશાક્ષરો મંત્રો મુનિર્બ્રહ્મા વિરાટ સ્મૃતમ છંદસ્તુ દેવતા પ્રોક્તો રામ પાપોધનાશનમ નાશન. 77મો શ્લોક છે. આ શ્રીરામ જય રામ જય જય રામ 13 અક્ષરનો મંત્ર છે. આના બ્રહ્મા ઋષિ, વિરાટ છંદ તથા પાપ રાશિનો નાશ કરવાવાળા ભગવાન શ્રીરામ દેવતા છે. આના 3 પદોની 2-2 આવૃત્તિ કરીને સળંગ ન્યાસ કરવો જોઈએ. જેમ કે શ્રીરામ હૃદયાય નમઃ, શ્રીરામ શિરસે સ્વાહા, જય રામ શિખાય વસટ, જય રામ કવચાય હુમ, જય જય રામ નેત્રાભ્યામ વોષટ, જય જય રામ અસ્ત્રાય ફટ, પુરાણમાં આનો પ્રમાણિત મૂળ શ્લોક આ પ્રમાણે છે, ષડંગાની પ્રકૃત દ્વિરા વૃત્યા પદત્રયેહી. ધ્યાન પૂજન વગેરે બધું કાર્ય દશાક્ષર મંત્રની જેમ કરે. ઓમ નમો ભગવતે રામાય મહાપુરુષાય નમઃ, આ 18 અક્ષરોનો મંત્ર છે. આના વિશ્વામિત્ર ઋષિ ધૃતિ છંદ શ્રીરામ દેવતા ઓમ બીજ અને નમઃ શક્તિ છે. મંત્રના 1, 2, 4, 3, 6 અને 2 અક્ષરોવાળા પદો દ્વારા એકાગ્રચિત થઈને ષડંગ ન્યાસ કરે. ધ્યાન નિશાણ ભેરી પટ હસ અંગ પટ શંખ તુર્યાદિની સ્વપ્ને પ્રવૃત નૃત્યે પરિતો જય મંગલ ભાષિતે ચંદન ચંદનાગુ ચંદનાગુરુ ચંદનાગુરુ કસ્તુરી કર્પૂરાદિ સુવાસિતે સિંહાસને સમાસિનમ પુષ્પકોપરી રાઘવમ સૌમિત્રી સીતા સહિતમ જટા મુકુટ શોભિતમ ચાપ બાણધરમ શ્યામમ સસુગ્રીવ વિભીષણમ હત્વા રાવણ માયાંતમ કૃત ત્રૈલોક્ય રક્ષણમ. ભગવાન રાઘવેન્દ્ર રાવણને મારીને ત્રિલોકની રક્ષા કરીને પાછા આવી રહ્યા છે. તેઓ સીતા અને લક્ષ્મણની સાથે પુષ્પક વિમાનમાં સિંહાસન પર બેઠા છે. તેમનું મસ્તક જટાઓના મુગુટથી સુશોભિત છે. તેમનો વર્ણ શ્યામ છે અને તેમણે ધનુષ્ય બાણ ધારણ કરેલા છે. તેમના વિજયના ઉપલક્ષમાં નિશાન ભેરી નગારા શંખ અને શરણાઈ વગેરેના ધ્વનિની સાથે નૃત્ય આરંભ થઈ ગયો છે. ચારે બાજુ જય જયકાર તથા મંગલ પાઠ થઈ રહ્યા છે. ચંદન અગરુ કસ્તુરી અને કપૂર વગેરેની મધુર સુગંધ છવાઈ રહી છે. આ પ્રમાણે ધ્યાન કરીને મંત્રોપાસકે મંત્રની અક્ષર સંખ્યા અનુસાર 18 લાખ જપ કરવા અને ઘૃત મિશ્રિત ખીરનો દશાંશ હોમ કરવો. ઓમ રામ શ્રીમ રામ ભદ્ર મહેશ્વાસ રઘુવીર નૃપોત્તમ દશાશ્યાતકમ દશાશ્યાંતક મામ રક્ષ દેહી મે પરમામ શ્રિયમ. આ 35 અક્ષરોનો મંત્ર છે. બીજા અક્ષરોથી અલગ થાય તો 32 અક્ષરોનો મંત્ર થાય છે. શ્રીરામ તાપ નિયોપનિષદમ આજ મંત્ર આ પ્રમાણે છે. રામભદ્ર મહેશ્વાસ રઘુવીર નપોત્તમ નપ ઉત્તમ ભો દશાશ્યાંતક કાર કાસ્માકમ રક્ષામ દેહી શ્રિયમ ચતે. ફરી રામભદ્ર મહેશ્વાસ રઘુવીર નપ ઉત્તમ ભો દશાશ્યાંત કાસ્માકમ રક્ષા અથવા તો એને દશાશ્યાંતક અસ્માકમ રક્ષામ દેહી શ્રિયમ ચતે. એનું ઉત્તાંત આ 35 અક્ષરનો મંત્ર છે. બીજા અક્ષરોથી અલગ થાય તો 32 અક્ષરનો મંત્ર થાય છે. આ અભિષ્ટ ફળ આપનાર છે. આના વિશ્વામિત્ર ઋષિ અનુષ્ટુપ છંદ રામભદ્ર દેવતા રામ બીજ અને શ્રીમ શક્તિ છે. મંત્રના 4 ચરણોના આદિમાં 3 બીજ લગાવીને તે ચરણોમાં તથા સંપૂર્ણ મંત્ર દ્વારા મંત્રજ્ઞ પુરુષ પંચાંગ ન્યાસ કરીને મંત્રના 1-1 અક્ષરનો ક્રમશ બધા અંગોમાં ન્યાસ કરે. આના ધ્યાન અને પૂજન વગેરે બધા કાર્ય પૂર્વત કરે. આ મંત્રનું પુરસ્ચરણ 3 લાખનું છે. આમાં ખીરથી હવન કરવાનું વિધાન છે. પિત્તવર્ણવાળા શ્રીરામનું ધ્યાન કરીને એકાગ્ર ચિત્તે 1 લાખ જપ કરવા પછી કમળના ફૂલોથી દશાંશ હવન કરીને મનુષ્ય બહુ ધનવાન થઈ જાય છે. ઓમ હ્રીમ શ્રીમ શ્રીમ દાશરથાય નમઃ. આ 11 અક્ષરોનો મંત્ર છે. આના ઋષિ વગેરે તથા પૂજન બધું પૂર્વવત છે. ત્રૈલોક્યનાથાય નમઃ આ 8 અક્ષરનો મંત્ર છે. આના પણ ન્યાસ ધ્યાન અને પૂજન વગેરે પૂર્વવત છે. રામાય નમઃ આ 5 અક્ષર મંત્ર છે. આના ઋષિ ધ્યાન અને પૂજન વગેરે બધું કાર્ય 6 અક્ષર મંત્રની જેમ જ થાય છે. રામચંદ્રાય સ્વાહા રામભદ્રાય સ્વાહા આ 2 મંત્ર છે. આના ઋષિ અને પૂજન વગેરે પૂર્વવત છે. અગ્નિ એટલે કે ર શેષ આ તે યુક્ત થઈ અને તેનું મસ્તક ચંદ્રમા એટલે કે થી વિભૂષિત હોય તો તે રઘુનાથજીનો એકાક્ષર મંત્ર રામ છે, જે બીજા કલ્પવૃક્ષ જેવો છે. એના બ્રહ્મા ઋષિ ગાયત્રી છંદ અને શ્રીરામ દેવતા છે. 6 દીર્ઘ સ્વરોથી યુક્ત મંત્ર દ્વારા સડંગ ન્યાસ કરો, સડંગ ન્યાસ કરો. સરયુ તીર મંદાર વેદિકા પંકજાસને શ્યામમ વિરાસનાસીનમ આસીનમ વિરાસન આસીનમ જ્ઞાનમુદ્રોપશોભિતમ વામોરુ અન્ય વામોર્યુન્ય સ્તત દદ્ધસ્તમ સીતા લક્ષ્મણ સંયુતમ અવેક્ષમાણ આત્માનમ મનમથામી તેજસમ શુદ્ધ સ્ફટિક સંકાશમ કેવલમ મોક્ષકાંક્ષાયા ચિંતયેત પરમાત્મા પરમાત્માન મૃતુલક્ષમ જપેન મનુમ 105-108 શ્લોક સંખ્યા. અર્થાત સરયુના તટ પર મંદાર કલ્પવૃક્ષની નીચે એક વેદી બનેલી છે અને તેની ઉપર એક કમળનું આસન બિછાવેલું છે. તેની ઉપર કમળનું આસન બિછાવેલું છે જેના પર શ્યામ વર્ગવાળા શ્રીરામ વિરાસનથી બેઠા છે. તેમનો જમણો હાથ જ્ઞાન મુદ્રાથી સુશોભિત છે. જેમણે પોતાની ડાબી જાંઘ પર ડાબો હાથ મૂકી રાખ્યો છે, જેમના વામ ભાગમાં સીતા અને જમણા ભાગમાં લક્ષ્મણજી છે, ભગવાન શ્રીરામનું અમિત તેજ કામદેવથી પણ સુંદર છે. તેઓ શુદ્ધ સ્ફટિક જેવા નિર્મળ તથા અદ્વિતીય આત્માના ધ્યાન દ્વારા સાક્ષાત્કાર કરી રહ્યા છે. આવા પરમાત્મા શ્રીરામનું મોક્ષ માત્ર મોક્ષની ઈચ્છાથી ચિંતન કરે ને 600,000 મંત્રના જપ કરે. આનો હોમ અને નિત્ય પૂજન વગેરે બધા કાર્ય ષડક્ષર મંત્રની જેમ જ છે. વહની ર શેષ આ ના આસન પર વિરાજમાન હોય અને ત્યારબાદ ભાંત એટલે મ હોય તો માત્ર 2 અક્ષરનો મંત્ર રામ થાય છે. ર કહેતા વહની શેષ આ ના આસન પર વિરાજમાન હોય અને ત્યારબાદ ભાંત એટલે કે મ જેને આખો અક્ષર બને છે રામ. એના ઋષિ ધ્યાન અને પૂજન વગેરે બધા કાર્ય એકાક્ષર મંત્રની જેમ છે. તાર ઓમ માયા હ્રીમ રમા શ્રીમ અનંગ ક્લીમ અસ્ત્ર ફટ તથા સ્વબીજ રામ આમની સાથે અલગ અલગ જોડાયેલો છે. 2 અક્ષરનો મંત્ર રામ 6 ભેદોથી યુક્ત ત્રયક્ષર મંત્રરાજ થાય છે. આ સંપૂર્ણ અભિષ્ટ પદાર્થોને આપનારો છે. 2 અક્ષર મંત્રના અંતમાં ચંદ્ર અને ભદ્ર શબ્દ જોડવામાં આવે તો 2 પ્રકારનો ચતુરક્ષર મંત્ર થાય છે. આ બધાના ઋષિ ધ્યાન અને પૂજન વગેરે એકાક્ષર મંત્રમાં જણાવ્યા પ્રમાણે છે. તાર ઓમ ચતુર્થ્યંત રામ શબ્દ રામાય વર્મ હુમ અસ્ત્ર ફટ વહની વલ્લભા સ્વાહા આ ઓમ રામાય હુમ ફટ સ્વાહા 8 અક્ષરોનો મહામંત્ર છે. એના ઋષિ અને પૂજન વગેરે ષડક્ષર મંત્ર જેવા જ છે. તાર ઓમ અરુત નમઃ બ્રહ્મણ્ય સેવાવ્યાય રામાયા કુંઠ તેજસે ઉત્તમ શ્લોક દુર્યાય સ્વન્ય ભૃગુ સ કામિકા ત દંડાર્પિતા દ્રયે આ ઓમ નમઃ બ્રહ્મણ્ય સેવ્યાય રામાયા કુષ્ઠ તેજસે ઉત્તમ શ્લોક દુર્યાય ન્યસ્ત દંડાર્પિતા પિતાંગ ધ્રયે 33 અક્ષરોનો મંત્ર છે. આના શુક્ર ઋષિ અનુષ્ટુપ છંદ અને શ્રીરામ દેવતા છે. આ મંત્રના 4 ચરણો તથા સંપૂર્ણ મંત્રથી પંચાંગ ન્યાસ કરવો જોઈએ. બાકીનું બધું કાર્ય ષડક્ષર મંત્રની જેમ કરવું. જે સાધક આ મંત્ર સિદ્ધ કરી લે છે તેને ભોગ અને મોક્ષ બંને પ્રાપ્ત થાય છે. તેના બધા પાપોનો નાશ થઈ જાય છે. દાસરથાય વિદ્મહે સીતા વલ્લભાય ધીમહિ તન્નો રામઃ પ્રચોદયાત. આ મંત્રને રામ ગાયત્રી કહે છે, જે સંપૂર્ણ મનોવાંછિત ફળ આપનારી છે. પદ્મા શ્રીમ યે વિભક્ત્યંત સીતા શબ્દ સીતાયે યે વિભક્ત્યંત સીતા શબ્દ સીતાયે અને અંતમાં ઠદ્વય સ્વાહા આ શ્રી સીતાયે શ્રીમ સીતાયે સ્વાહા ષડક્ષર સીતા મંત્ર છે. આના વાલ્મીકી ઋષિ ગાયત્રી છંદ ભગવતી સીતા દેવતા શ્રીમ બીજ તથા સ્વાહા શક્તિ છે. 6 દીર્ઘ સ્વરોથી યુક્ત બીજાક્ષર દ્વારા ષડંગ ન્યાસ કરે. તતો ધ્યાયા ધ્યાયેન મહાદેવીમ સીતામ ત્રિલોક્ય પૂજિતામ તપ્તહાટ તપ્ત હાટક વર્ણામ ભામ પદ્મયુગ્મમ કરદ્વયે સદ્રંતન ભૂષણ સ્ફુરજદ દિવ્ય દેહામ શુભાત્મી કામ નાના વસ્ત્રામ શશિમુખીમ પદ્માક્ષીમ મુદિતાંતરમ પશ્યંતીમ રાઘવમ પુણ્યમ સૈયામ ષડગુણેશ્વરીમ નારદ પુરાણ 133-135 શ્લોક સંખ્યા. ત્યાર પછી ત્રિભુવન પૂજિત મહાદેવી સીતાનું ધ્યાન કરવું. તપાવેલા સુવર્ણ જેવી તેમની કાંતિ છે. તેમના બંને હાથોમાં બે કમળ શોભી રહ્યા છે. તેમનું દિવ્ય શરીર ઉત્તમ રત્નમય આભૂષણોથી પ્રકાશિત થઈ રહ્યું છે. તે મંગલમય સીતા વિવિધ પ્રકારના વસ્ત્રોથી સુશોભિત છે. તેમનું મુખ ચંદ્રમાને લજવી રહ્યું છે. અંતઃકરણ આનંદથી પ્રફુલ્લિત છે. તે ઐશ્વર્ય વગેરે 6 ગુણોની અધીશ્વરી છે અને સૈયા પર પોતાના પ્રાણવલ્લભ પુષ્પમય શ્રી રાઘવેન્દ્રને અનુરાગપૂર્ણ દૃષ્ટિથી નિહાળી રહ્યા છે. આ પ્રમાણે ધ્યાન કરીને મંત્રોપાસક 6,00,000 મંત્રના જપ કરે અને ખીલેલા કમળ દ્વારા દશાંશ આહુતિ આપે. પૂર્વોક્ત પીઠ પર તેમની પૂજા કરવી જોઈએ. મૂળ મંત્રથી મૂર્તિ નિર્માણ કરીને તેમાં જનકનંદની કિશોરીજીનું આહ્વાન અને સ્થાપન કરે. પછી વિધિવત પૂજન કરીને તેમના દક્ષિણ ભાગમાં ભગવાન શ્રી રામચંદ્રજીની અર્ચના કરે. ત્યાર પછી અગ્રભાગમાં હનુમાનજીની અને પૃષ્ઠભાગમાં લક્ષ્મીજીની પૂજા કરીને 6 ખૂણાઓમાં હૃદયાદિ અંગોનું પૂજન કરે. પછી 8 પાંદડીઓમાં મુખ્યમંત્રીઓનું, તેમના બાહ્ય ભાગમાં ઇન્દ્રાદિ લોકપાલોનું, તેમના પણ બાહ્ય ભાગમાં વજ્ર વગેરે આયુધોનું પૂજન કરીને મનુષ્ય સંપૂર્ણ સિદ્ધિઓનો સ્વામી થઈ જાય છે. વધારે કહેવાથી શું લાભ? શ્રી કિશોરીજીની આરાધનાથી મનુષ્ય સૌભાગ્ય પુત્ર પૌત્ર પરમ સુખ ધન ધાન્ય તથા મોક્ષ પ્રાપ્ત કરી લે છે. ઇન્દુ એટલે કે અનુસ્વાર યુક્ત શુક્ર લ તથા લક્ષ્મણાય નમઃ, આ લમ લક્ષ્મણાય નમઃ 7 અક્ષરનો મંત્ર છે. એના અગસ્ત્ય ઋષિ ગાયત્રી છંદ મહાવીર લક્ષ્મણ દેવતા લક્ષ્મણ દેવતા લમ બીજ અને નમઃ શક્તિ છે. 6 દીર્ઘ સ્વરોથી યુક્ત બીજ દ્વારા ષડ અંગ ન્યાસ કરે. જેનું ધ્યાન દ્વિભુજમ સ્વર્ણ રુચિ રતનુ પદ્મ નિભેક્ષણમ ધનુર્બાણ કરમ રામમ સેવા સશક્ત માનસમ 144મો શ્લોક. જેમની બે ભુજાઓ છે, જેમની અંગકાંતિ સુવર્ણ જેવી સુંદર છે, નેત્ર કમળદળ જેવા છે, હાથોમાં ધનુષ્ય બાણ છે તથા શ્રી રામચંદ્રની સેવામાં જેમનું મન સદા સંલગ્ન રહે છે તે શ્રી લક્ષ્મણજીની હું આરાધના કરું છું. આ પ્રમાણે ધ્યાન કરીને મંત્રોપાસક 7,00,000 જપ કરે અને મધ મિશ્રિત ખીરની આહુતિ આપીને શ્રી રામપીઠ પર શ્રી લક્ષ્મણજીનું પૂજન કરે. શ્રી રામજીની જેમ જ શ્રી લક્ષ્મણજીનું પણ પૂજન કરવામાં આવે છે. જો શ્રી રામચંદ્રજીના પૂજનનું સંપૂર્ણ ફળ પ્રાપ્ત કરવાની ઈચ્છા રાખનારે યત્નપૂર્વક શ્રી લક્ષ્મણજીનું આદર સાથે પૂજન કરવું જોઈએ. શ્રી રામચંદ્રજીના અનેક વિવિધ મંત્ર છે જે સિદ્ધિદાયક છે, તેથી તેમના સાધકોએ સદા શ્રી લક્ષ્મણજીની શુભ આરાધના કરવી જોઈએ. મુક્તિની ઈચ્છાવાળા મનુષ્ય એક ચિત્ત થઈને આળસ છોડીને શ્રી લક્ષ્મણજીના મંત્રના 1008 અથવા 108 વાર જપ કરવા જોઈએ. જે નિત્ય એકાંતમાં બેસીને શ્રી લક્ષ્મણજીના મંત્રના જપ કરતા રહે છે તે સર્વ પાપોથી મુક્ત થઈ જાય છે અને સંપૂર્ણ કામનાઓને પ્રાપ્ત કરી લે છે. આ લક્ષ્મણ મંત્ર જય પ્રધાન છે. રાજ્ય પ્રાપ્તિનું એક માત્ર સાધન છે. જે નિત્ય કર્મ કરીને શુદ્ધ ભાવથી 3 સમય લક્ષ્મણજીના મંત્રના જપ કરે છે તે સર્વ પાપોથી મુક્ત થઈને ભગવાન વિષ્ણુના પરમ પદને પ્રાપ્ત થાય છે. જે વિધિપૂર્વક મંત્રની દીક્ષા લઈને સદગુણોથી યુક્ત અને પાપરહિત થઈને પોતાના આચારનું નિયમપૂર્વક પાલન કરીને મનને વશ કરીને ઘરમાં રહેવા છતાં જીતેન્દ્રિય રહે છે, આ લોકના ભોગોની ઈચ્છા ન રાખીને નિષ્કામ ભાવે ભગવાન લક્ષ્મણનું પૂજન કરે છે, તે સમસ્ત પુણ્ય પાપના સમુદાયને દગ્ધ કરીને શુદ્ધ ચિત્ત થઈને પુનરાગમનના ચક્કરમાં ન પડતા સનાતન પદને પ્રાપ્ત થાય છે. સકામ ભાવવાળો પુરુષ મનવાંછિત વસ્તુઓને પ્રાપ્ત કરીને અને ઈચ્છિત ભોગોનો ભોગ કરીને દીર્ઘકાળ સુધી પૂર્વજન્મોની સ્મૃતિ યુક્ત રહીને ભગવાન વિષ્ણુના પરમધામમાં જાય છે. નિદ્રા એટલે ભ. ચંદ્ર અનુસ્વારથી યુક્ત થયા પછી ભરતાય નમઃ આ બે પદ હોય તો સાત અક્ષરનો મંત્ર થાય છે. આ ભમ ભરતાય નમઃ આ મંત્રના ઋષિ અને પૂજન વગેરે પૂર્વત છે. વક એટલે સ. ઇન્દુ અનુસ્વારથી યુક્ત થઈને ત્યાર પછી એ વિભક્તિ અંત શત્રુઘ્ન શબ્દ હોય અને અંતમાં હૃદય નમઃ હોય તો શમ શત્રુઘ્નાય નમઃ આ સાત અક્ષરોનો શત્રુઘ્ન મંત્ર થાય છે, જે સંપૂર્ણ મનોરથની સિદ્ધિ પ્રદાન કરનારો છે. નારદ પુરાણનો અધ્યાય 73મો સંસ્કૃત પ્રમાણે અને અનુક્રમણિકા પ્રમાણે અધ્યાય 64 ભાગ 3નો સમાપ્ત. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય.